શ્રીવાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરકતારણ નામ ધ્યેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, જેવ પ્રાણી માત્રના અંતર્યામી આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સંસ્કાર અને સંસ્કૃતિના રક્ષણ માટે જેમણે આ સમાજને ગુરુકુલ રૂપી સુંદર ભેટ આપી એવા પૂજ્યપાદ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત જેમનું જીવન અધ્યાત્મ ક્ષેત્રે શિખર સુધી પહોંચેલું એવા પૂજ્યપાદ ગુરુ મહારાજ, ગુરુકુલ પરિવારના સર્વે બ્રહ્મનિષ્ઠ વંદનીય પૂજનીય સંતો તથા ધનુર્માસની આ કથાનું શ્રવણ કરી રહેલા સર્વે ભાવિક ભક્તજનોને જય શ્રી સ્વામિનારાયણ. ગત કથામાં આપણે મનુષ્ય દેહની સાર્થકતા ઉપર વિચાર કર્યો હતો. છેલ્લે આપણે એ નિર્ણય ઉપર આવ્યા હતા કે આ જીવાત્માને પ્રાપ્ત થયેલું આ મનુષ્ય શરીર, બુદ્ધિ, ઇન્દ્રિયો, મન, અંતઃકરણ આ બધું જ જો ભગવાનના સેવન માટે, ભગવાનના રાજીપા માટે, આત્માના કલ્યાણ માટે ઉપયોગમાં આવે તો એ મનુષ્ય જીવનની સાર્થકતા છે. નહીતર જેમ નિષ્કુળાનંદ સ્વામી લખે છે તેમ, જેમ પ્રભુ પ્રસાદિની પાંબડી ફાડી બગાડી કરે બાળો તિયો, તે સમજણ માસેલી પડી કામ ધેનુ દોયી પાઈ કૂતિયું, તેમ મનુષ્ય દેહે કરી દાખડો પોષિયું કુળ કુટુંબને, દાટો પરુએ ડાપણને ખરસાણી સારું ખોયો અંબને. નિષ્કુળાનંદ સ્વામી આ બે કડીઓમાં મનુષ્ય દેહની સાર્થકતા સમજાવે છે. જેમ કોઈ પ્રભુ પ્રસાદીની કોઈ પાંબડી કે ત્યાં કે કોઈ વસ્ત્ર પ્રાપ્ત થાય અને એને નાના છોકરાના બાળોતિયામાં ઉપયોગ કરે, જેમ કોઈ કામધેનુનું પ્રાપ્ત થયેલું દૂધ એ પોતે પાળેલી કૂતરીને પીવડાવે, કોઈ થોરની વાડ સારું સરસ બારેમાસ કેરી આપતા આંબાને પાડી નાખે તો એને તમારી ભાષામાં શું કહેશો? મૂર્ખ. બસ નિષ્કુળાનંદ સ્વામી એ જ કહે છે કે આવો અમૂલ્ય મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી જે ભગવાનને પામવા માટે, ભગવાનને સેવન માટે, પોતાના આત્મકલ્યાણ માટે ઉપયોગ નથી કરતો એ આ ત્રણ પ્રકારના મૂર્ખ જેવા જ મૂર્ખ છે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ કવિતામાં તો ત્યાં સુધી કહ્યું, વિચારે રે વિચારે રે વિચારે વીરવારું તો ઘણું સારું રે વીર વિચારે વિચારે રે વિચારે રે દુર્લભ આ દેહી ગઈ આવે નહીં રે વીર વિચારે. નિષ્કુળાનંદ સ્વામીએ જે છેલ્લું પદ બનાવ્યું પોતાના જીવનકાળનું એ છેલ્લા પદમાં સ્વામીએ એમ કહ્યું કે હે વીર વિચાર, આ દુર્લભ દેહ છે પાછો નહીં મળે, દેહ પડે એ પહેલાં એનો સાચો ઉપયોગ પોતાના આત્મકલ્યાણ માટે કરી લે. ત્યારે આ મનુષ્ય દેહની સાર્થકતા એ આત્મકલ્યાણ છે, ભગવાનને પામવું એમાં છે. તો પછી આપણા માટે એક બીજો પ્રશ્ન હવે ઊભો થયો કે આપણા જીવનું કલ્યાણ એ શેમાં છે. તો ભગવાન સ્વામિનારાયણ વડતાલના 10મા વચનામૃતમાં આ પ્રશ્નનો જવાબ આપે છે. મહારાજ કહે છે કે ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે ક્યારેક રાજા રૂપે અને ક્યારેક સાધુ રૂપે વર્તન કરે છે. રાજા રૂપે વર્તે ત્યારે આવી રીતે, સાધુ રૂપે વર્તે ત્યારે આવી રીતે. એ લક્ષણો તમામ એ શાસ્ત્રોમાં કહ્યા હોય, એ શાસ્ત્રમાંથી એ ભગવાનના લક્ષણોને જાણી અને જો કોઈ જીવ એ ભગવાનને ઓળખી અને એનો આશ્રય કરે, વિશ્વાસપૂર્વક એમની ભક્તિ કરે તો એમનું કલ્યાણ થાય છે. જો એવા ભગવાન ન હોય તો આ પૃથ્વી ઉપર, તો એ ભગવાનને મળેલા, એ ભગવાનના સાક્ષાત્કાર એવા જે સંત, એમના આશ્રય જઈ અને ભગવાનની ભક્તિ કરે તો એમનું કલ્યાણ થાય છે. જો એવા સંત પણ ન હોય તો મહારાજ કહે ભગવાનની મૂર્તિને આશ્રય જઈ અને ભગવાનની ભક્તિ કરે તો એમનું કલ્યાણ થાય છે. તો આપણા માટે કલ્યાણનો એકમાત્ર માર્ગ સામે પ્રદર્શિત થાય છે તો એ છે શરણાગતિ, આશ્રય. આજે મનુષ્ય દેહની સાર્થકતા સમજ્યા પછીનું સ્ટેપ એટલે કે શરણાગતિ, આ વિષય ઉપર આપણે હવે પછીના પ્રવચનોમાં ચર્ચા કરીશું, જેમાં શરણાગતિ એટલે શું, શરણાગતિ શા માટે અન્ય સાધનાઓ કરતાં શરણાગતિને પ્રથમ સ્ટેપ, પ્રથમ ક્રમાંક આપ્યો, શરણાગત થયા પછી શરણાગત થયેલા પુરુષને કેવા નિયમો પાળવાના હોય, એના લક્ષણો કેવા હોય, શરણાગતિનો આપણા આ પ્રસ્તુત જીવનમાં, વર્તમાન જીવનમાં શો લાભ છે અને જો શરણાગતિ નથી તો શો ગેરલાભ છે, આવા તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે એક પછી એક કરતા જઈશું, જેથી કરી શરણાગતિ વિષય જે આપણા સંપ્રદાયમાં મૂળ વિષય છે એને આપણે માણી અને તદ્દન અથથી ઇતિ સુધી જાણી શકીએ. તો પહેલો પ્રશ્ન એ છે, કોઈ પણ વસ્તુમાં એટલે શું, વોટ, શરણાગતિ એટલે શું? તો બહુ સરળ શબ્દ છે, શરણમ આગતિ ઇતિ શરણાગતિ. શરણમ, શરણે જવું એને શરણાગતિ કહેવાય. જો પહેલાના જમાનામાં રાજાઓ યુદ્ધ કરતા, કોઈ એક રાજા બીજા રાજાઓ પર ચઢાઈ કરે, જ્યારે એક રાજાનું બળ એ ઓછું થઈ જાય, સૈન્ય હારી જાય, ત્યારે રાજાને સામે મોત દેખાય અને જ્યારે મોત દેખાય ત્યારે રાજા એ બીજા રાજાના શરણે જાય કે હવે હું આપના શરણે છું, આપ મારું રક્ષણ કરો. અને જે સેકન્ડે, જે સમયે એ રાજાએ બીજા રાજાના શરણું સ્વીકારે, એ જ સમયે પેલા રાજાની ફરજ બની જાય. આ એક ધર્મ હતો, વ્યાપક ધર્મ, કે પેલા રાજાની ફરજ બની જાય કે આ રાજાના તમામ પ્રકારની સંપત્તિનું પાલન પોષણ કરવું, રાજાનું પાલન પોષણ કરવું. પછી એ મારે તો એ પેલા રાજા માટે અધર્મ ગણાતો અને કોઈ એને મારતું નહીં. એ વાત મહારાજે વચનામૃતમાં પણ કહી છે. તો એક રાજા બીજા રાજાના શરણે જાય છે તો પેલા રાજાની તમામ પ્રકારની સંપત્તિ એનો અધિકાર એ બીજા રાજા ઉપર આવી જાય છે. તેમ જ્યારે કોઈ ભક્ત છે, કોઈ જીવ છે, એ પુરુષોત્તમ ભગવાનના શરણે જાય છે ત્યારે ભગવાનની તમામ ફરજ, એ ભક્તની તમામ જવાબદારી એ ભગવાન લઈ લે છે. રામાનુજ સંપ્રદાયમાં એક વેદાંત દેશિક સ્વામી કરીને ખૂબ મોટા વિદ્વાન થયા. એમણે પ્રપન્નામૃત નામનો એક ગ્રંથ લખ્યો છે. રામાનુજ સંપ્રદાય એટલે મહારાજે એમ કહ્યું કે મતમ વિશિષ્ટા દ્વૈતમ મે ગોલોકો ધામ ચેપ્સિતમ. અને મહારાજે સર્વમંગલ સ્તોત્રમાં પણ શતાનંદ મુનિ એમ લખ્યું કે રામાનુજ કૃતક ગ્રંથ શ્રુતિ પાઠ પ્રવર્તક. રામાનુજાચાર્યએ કરેલા ગ્રંથોનું ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તન કર્યું છે. મહારાજે રામાનુજ સંપ્રદાયનો સ્વીકાર કર્યો છે એટલે રામાનુજ સંપ્રદાયના શરણાગતિના મૂલ્યને આપણે પ્રમાણભૂત ગણીએ છીએ. એ વેદાંત દેશિક સ્વામી રામાનુજાચાર્યના એ પાછલા ગુરુ પરંપરામાં જ આવે. એમણે આ પ્રપન્નામૃત ગ્રંથમાં શરણાગતિની વ્યાખ્યા કરી છે. બહુ સરસ વ્યાખ્યા છે. અનન્ય સાધ્ય સ્વાભિષ્ટે મહાવિશ્વાસ પૂર્વકમ તદેકોપાયતા યાંચા પ્રપત્તિ શરણાગતિ. ખૂબ ધ્યાનથી સમજવા જેવી વ્યાખ્યા છે. અનન્ય સાધ્ય સ્વાભિષ્ટે, અનન્ય બીજું કોઈ નહીં, એક જ, અનન્ય બીજું નહીં પણ એક જ, સ્વાભિષ્ટે પોતાના વડે જ એ પ્રાપ્ત થાય, ઈષ્ટ થાય એવું સાધ્ય. સાધ્ય એટલે જેને સિદ્ધ કરી શકાય. અનન્ય સાધ્ય જો કોઈ એકમાત્ર હોય તો પુરુષોત્તમ ભગવાન છે. વળી પાછો કેવું સાધ્ય? મહાવિશ્વાસપૂર્વકમ, એવું સમજવાનું કે તદેકોપાયતા યાંચા, વિશ્વાસપૂર્વક એમ જાણવું કે એ જ ભગવાન છે, એ જ મારા કલ્યાણના કર્તલ છે અને એ જ મારા એને પોતાને પ્રાપ્ત કરવા માટેનું સાધન છે. થોડુંક ડિફિકલ્ટ છે. આપણા સંપ્રદાયમાં, રામાનુજ સંપ્રદાયમાં એવું કહેવાય કે ઉપાય અને ઉપેય બંને એક છે. થોડુંક શાસ્ત્ર છે એટલે થોડુંક ઊંડાણથી સમજજો. ઉપાય અને ઉપેય બંને એક છે. શું? તો પરમાત્મા. ઉપેય એટલે શું? કે જેને આપણે પ્રાપ્ત કરવાનું છે. તો પ્રાપ્ત કરવા યોગ્ય કોણ? પરમાત્મા. તો ઉપેય એટલે શું? તો જેના વડે આપણે પ્રાપ્ત કરવાનું છે. તો કોના વડે પ્રાપ્ત થાય? તો પરમાત્મા. સાધન અને સાધ્ય બંને એક છે. આપણે નવસારી જવું છે તો નવસારી જવા માટે સાધન છે, બસ છે, કાર છે, પ્રાપ્ય નવસારી છે, બંને જુદા જુદા છે. જ્યારે અહીંયા ભગવાન સુધી પહોંચવા માટે સાધ્ય એક ભગવાન જ છે. એટલા માટે ઉપનિષદમાં એક મંત્ર છે, નાયમાત્મા પ્રવચને ન લભ્યો ન મે દયા ન બહુના શ્રુતેન યમે વેશ વૃણુતે તેને વલભ્ય તસ્યેશ આત્મા વિશતે બ્રહ્મધામ. ભગવાન કોને મળે છે? શું બહુ મોટા પ્રવચનો આપે ને? ના. ઘણા બધા ગ્રંથો વાંચી નાખે એને? ના. અતિશય મેધાવી પુરુષ હોય એને? ના. અતિશય બુદ્ધિશાળી હોય એને? ના. ભગવાન મળે છે યમે વેશ વૃણુતે તેને વલભ્ય, કે જેને ભગવાન પોતે પસંદ કરે છે એને જ ભગવાન મળે છે. ભગવાન એમ કહે કે આ મારો, તો એને આપણે પામી જઈએ. નહીતર સારા સારા બુદ્ધિ, ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર હતા ત્યારે ઘણા બધા બુદ્ધિશાળી લોકો હતા પણ બધાએ નથી મેળવી શક્યા. અને બીજા ઘણા એવા હતા, સાવ ભોળા હતા, જેને કાંઈ ખબર નહોતી પડતી, બસ ખેતી કરવાની ગમ હતી, છતાંય એ ભગવાનને ઓળખી એના શરણે આવી ગયા. કેને? ભગવાને જેને પસંદ કર્યા એ જ આવી શકે છે. એટલે યમે વૈશ્ય વૃણતે તે નહીં વલભ્ય તદેકોપાયતા યાંચા. આવું એક માનવું એ શરણાગતિનું પૂરું લક્ષણ છે કે મારા માટે એ જ છે. નહીંતર આજે ઘણી વખત ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપણી માનસિકતા એવી હોય કે આપણે ઘણી સાધનાઓ કરશું, એને રાજી કરવા માટે બહુ તપ કરશું, આ કરશું તે કરશું ત્યારે ભગવાન પ્રાપ્ત થશે. પણ એ એક પ્રકારની આપણી અહમ વૃત્તિ છે. હા, આપણી અહમ વૃત્તિ છે. જો પૂર્ણ ભગવાનને માનવામાં આવે એટલા માટે જો રામાનુજાચાર્યે એક શ્લોક લખ્યો, ન ધર્મનિષ્ઠોસ્મિ ન ચાત્મવેદી ન ભક્તિમાં સ્વચરણારવિંદે અકિંચનોનન્યગતિ શરણ્ય તત્પાદમૂલમ શરણમ પ્રપદ્યે. હે પ્રભુ, બહુ શરણાગતનો ભાવ છે. હે પ્રભુ, ન ધર્મનિષ્ઠ, હું ધર્મનિષ્ઠ નથી. ન ભક્તિમાન, હું ભક્તિમાન નથી. ત્વચરણારવિંદે અકિંચન, હું કોઈ એવો આત્મનિષ્ઠ નથી. હું તો એક અકિંચન છું, મારી પાસે કાંઈ નથી તને રાજી કરવા માટે. બસ હું તારા શરણે આવ્યો છું, મને તું ઉગારી લેજે. કેટલો સેવક ભાવ છે! નહીં તો રામાનુજાચાર્યની સ્થિતિ તો કેટલી! છતાંય આ ભાવ ભગવાનમાં રાખવો એ જ સાચી શરણાગતિ છે. ઉપાય અને ઉપે બંને એક છે. આપણે એ વાત ઉપર વિચાર કરતા હતા. એક સરસ દ્રષ્ટાંત દ્વારા આ વાતને થોડુંક દૃઢ કરીએ. એક બાળક હોય, પોતાના ઘરના ઘોડિયામાં સૂતું હોય, એની માતા રસોડામાં કામ કરતી હોય. બાળક અહીંયા ઘોડિયામાં સૂતું છે, અચાનક જાગી જાય છે અને રડવા માંડે છે. હવે બાળકને રડતું જોઈ અને માતા એ એમને લેવા માટે આવશે. બાળક રડે છે, એને શું જોઈએ છે? એને માતા જોઈએ છે. માતા જોઈએ છે, પણ કોણ આવશે ત્યારે બાળક માતાને પ્રાપ્ત કરશે? બાળક ત્યાં જાય છે કે માતા ત્યાં આવે છે? માતા બાળકની પાસે આવે છે ત્યારે બાળકને માતા પ્રાપ્ત થાય છે. બસ આ જ વાતને આપણે અહીંયા સમજીએ. ભગવાન છે, ભક્ત છે, ભગવાનને પોકાર કરે છે કે હે પ્રભુ, બસ મારે તારી પાસે આવવું છે. પોકાર કરતો જોઈ જેમ માતાને બાળક ઉપર દયા આવે છે, વાલ છે, એમ ભગવાનને આપણા માટે વાલ ઉપજે છે. અને ભગવાન એ પોતાના અક્ષરધામમાંથી આપણને તેડવા માટે આપણને પસંદ કરી અને આપણને લઈ જાય છે. આ જ શરણાગતિની એક પ્રક્રિયા આપણા સંપ્રદાયના મૂળમાં છે. બાકી આપણી સાધનાઓ, આપણા તપ, આપણા વ્રત, આ બધું જ ખાલી જો શરણાગતિ ન હોય તો નકામું થઈ જાય. બીજું, આ એક શરણાગતિની વૈચારિક પ્રક્રિયા થઈ, છતાંય એક ફિઝિકલ પ્રક્રિયા એ જ આપણે બધા જાણીએ છીએ. જ્યારે આપણે ગુરુકુલમાં ભણતા ત્યારે ગુરુ મહારાજ પધારતા, વર્ષો વર્ષ બધા ગુરુકુલમાં સામે ફરે, અને ત્યારે નવા વિદ્યાર્થીઓ જે દાખલ થયા હોય એમને વર્તમાન ધારણ કરવામાં આવતા. આમાં ઘણા બેઠા હશે એણે સ્વામીના હાથે વર્તમાન લીધા હશે, કોઈ શાસ્ત્રીજી મહારાજના હાથે, કોઈ બીજા સંતોના હાથે. તો જ્યારે ગુરુ મહારાજ સંતો વર્તમાન ધરાવે છે ત્યારે એક મંત્ર બોલે છે, કાલ માયા પાપ કર્મ યમદૂત પયાદહમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુમામ. આ એક શરણાગતિ મંત્ર છે. એ દિવસે તો આપણને એમ લાગતું કે કદાચ આ બધી એક પ્રક્રિયા હશે, ગુરુકુલમાં આવ્યા એટલે અહીંયા સિસ્ટમ હશે આવી કંઈક, પણ એ સિસ્ટમ નથી. એ તો એક સુંદર આપણા અક્ષરધામનો દરવાજો ખોલવાની એક પ્રક્રિયા હતી. એ વખતે ભગવાનના લિસ્ટમાં આપણું નામ લખાઈ ગયું, આપણે શરણાગત થયા, તિલક ચાંદલો ધારણ કર્યો અને પૂજા કરતા થયા. બસ આ એક પ્રક્રિયા એ આપણને ભગવાને શરણાગત બનાવ્યા. આટલી વાત હતી શરણાગતિ કોને કહેવાય એમાં. હવે બીજો પોઈન્ટ, શરણાગતિ શા માટે? અધ્યાત્મ ક્ષેત્રે ઘણા બધા સાધનો છે. પોતાની સાધનાઓથી પણ માણસ આજે ઘણું સુખ પ્રાપ્ત કરી શકે છે. આજે ઘણા બધા એવા મતો છે, ઘણા બધા એવા સંપ્રદાયો છે કે જેને ભગવાન તત્વનો આધાર નથી, છતાંય આત્મ આધાર ઉપર એ પોતે પોતાના સંપ્રદાયને ખૂબ સારી રીતે પ્રવાહિત કરે છે અને એને આત્માનું સુખ પણ પ્રાપ્ત થાય છે. તો શરણાગતિ શા માટે? બહુ સમજવાનો પ્રશ્ન છે. તો હું તમને પહેલા એક પ્રશ્ન પૂછું, એનો જવાબ વિચારજો. મનુષ્ય દેહની સાર્થકતા આપણને સમજાઈ ગઈ, પછી આપણે અત્યારે જે અધ્યાત્મ ક્ષેત્રે આ મહેનત કરીએ છીએ, ભગવાનને માટે આપણે રાત્રિ દિવસ ભક્તિ, ભજન, કોઈ ધૂન, કોઈ અખંડ ધૂન, કોઈ મહાપૂજા, કોઈ યજ્ઞ, કોઈ એકાદશીના વ્રતો, કોઈ પદયાત્રા કરી પૂનમ ભરવા જાય, કોઈ વડતાલ સુધી પૂનમ ભરવા જાય, કોઈ તો હરિકૃષ્ણ મહારાજના અભિષેક માટે ચાલીને ઘરેથી આવે, કેટ કેટલા પ્રકારની સાધનાઓ, કોઈ પોતે કમાણીમાંથી ડોનેશન આપે, કેટ કેટલી સાધનાઓ આપણે કરીએ છીએ. તો આ બધું કરવાનો હેતુ શું? કંઈક કારણ હશે ને. કેવળ માન માટે તો આપણે નથી કરતા. તો એનું કારણ શું? એનું કારણ આપણે એટલું જ કહીશું કે બસ હવે આ દેહ કરી અને ભગવાનને પામવું છે. હવે ગર્ભવાસ લખ 84ના દુઃખમાં આપણે જવું નથી. એટલા માટે આપણે પરમેશ્વરને પામી રહેવું છે, એના માટે આ બધી સાધનાઓ કરીએ છીએ. તો પરમેશ્વરને પામવા માટેનું સાધન આપણા શાસ્ત્રો શું બતાવે છે? આપણે તો આ માની લીધું કે આલો ભાઈ આ કરવું, આ કરવું, આ કરવું એ પરમેશ્વરને પામવાનું સાધન. નહીં, આપણે શાસ્ત્રને આધારે જોઈએ. મહારાજે મધ્ય પ્રકરણના 66માં વચનામૃતમાં નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે. ધ્યાનથી સાંભળીએ. શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછતા આવાજે, ભગવાનને પામવાનું એક જ સાધન છે કે ઘણાક સાધને કરીને ભગવાન પમાય છે? ત્યારે તમે એમ કહેશો જે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મ એ ચાર સાધને કરીને ભગવાન પમાય છે, તે જ્યારે ચાર સાધને કરીને ભગવાનની પ્રાપ્તિ થાય છે ત્યારે એક ભગવાનના આશ્રય કરીને જ કલ્યાણ થાય એવા અનન્ય ભાવનો નિર્ધાર રહ્યો નહીં. શું જવાબ દેશો? નિત્યાનંદ સ્વામીને પણ જવાબ ના આવડ્યો. નિત્યાનંદ સ્વામીએ બહુ પ્રકારે ઉત્તર કર્યો પરંતુ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે ધ્યાનથી સાંભળજો એક જ વાક્ય. અને આખા વચનામૃતમાં એક જ વાક્ય એવું છે કે મહારાજે સ્પષ્ટ કહ્યું છે કે શરણાગતિનો શું મહિમા. કલ્યાણ તો એક ભગવાનના આશ્રય કરીને જ છે. શું કીધું? કલ્યાણ તો એક ભગવાનના આશ્રય કરીને જ છે. આપણું કલ્યાણ એ ભગવાનના આશ્રય કરીને જ છે. તો વળી બીજો પ્રશ્ન ઊભો થશે કે દો ભાઈ આ બધું કરવું, એ બધું મૂકી દેવું, હે એકાદશી કરવાનું બંધ કરી દેવું, આ કરવાનું બંધ કરી દેવું, પદયાત્રા કરવાની બંધ કરી દેવી, પૂનમ ભરવાનું બંધ કરી દેવું? નહીં નહીં નહીં. મહારાજ આગળ કહે છે, પૂરું વાંચી લઈએ. ભગવાનનો ભક્ત હોય તેને એ ભગવાનની આજ્ઞા છે તે દ્રઢ કરીને માનવી એ જ ભગવાનના ભક્તનું લક્ષણ છે. આજ્ઞાઓ પાળવી, ધર્મ પાળવા એ બધું ભગવાનના ભક્તનું લક્ષણ છે એટલે કરવું. બીજું, તે સારું સાધન સર્વે અતિ દ્રઢ કરીને રાખવા એટલે એક ભગવાન વતે જ કલ્યાણ છે અને એ સાધન છે તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે છે, એ જ એ પ્રશ્નનો ઉત્તર છે. સાધન છે કોના અર્થે છે? ભગવાનની પ્રસન્નતાને અર્થે સાધન છે. પણ કલ્યાણ તો એક ને એક, એકમાત્ર ભગવાન વતે કરીને જ થાય છે. આ આપણા શરણાગતિનો મૂળ હાર્દ એકડો છે. શરણાગતિ છે એકડો છે. સંતો ઘણી વખત દ્રષ્ટાંત આપે કે શરણાગતિ છે એ એકડો છે અને બધા સાધનો છે એ મીંડા છે. હવે તમે કોરા કાગળમાં 5 મીંડા કરો, કેટલી કિંમત થાય? હેલો, કેટલી કિંમત થાય? 0. 10 મીંડા કરો, કેટલી કિંમત થાય? 0. 50 મીંડા કરો, 100. અરે 1000, 5000, 10000, 5 લાખ મીંડા કરો તો ભલે સમય નહીં પણ કેટલા, કિંમત કેટલી થઈ ગયો? 0. 5 લાખ વરિયા તોય 0. હા, તોય મીંડાની કિંમત તો 0 જ થાય. પણ હવે આ બધા મીંડાની આગળ એકડો મૂકી દો. જેટલા મીંડા વધારે એટલી કિંમત વધી જાય. બસ આ જ રીતે શરણાગતિ છે એકડો છે અને પાછળના બધા મીંડા છે એ બધા જ સાધન છે. શરણાગતિ સ્વીકાર્યા પછી જેટલા સાધન થયા એ બધા જ સાધન એ આપણા માટે એ ભગવાનને રાજી કરવાના સાધન થઈ ગયા. અને જેટલા વધારે સાધન એટલા ભગવાન રાજી વધારે. એટલા માટે એક ભૂસાડીને એકડો વાળા મીંડા વીસ, જોતા સરવાળોના જડો રે ત્યારે કરે છે રીસ. શરણાગતિને પહેલું સ્થાન આપી અને પછી બધાય સાધનો કરીએ. એટલા માટે જો ભક્તિ પ્રપત્તિભ્યામ પ્રસન્ન ભગવાન મોક્ષમ દદાતિ, આવું એક વાક્ય છે. ભક્તિ અને પ્રપત્તિથી પ્રસન્ન થયેલા ભગવાન મોક્ષ આપે છે. કેવળ ભક્તિ નથી કીધી, પહેલા શરણા. કદાચ ભક્તિમાં જે ઉણપ હોય, કદાચ ભજન એટલું બધું ન થતું હોય, કદાચ મહારાજ પ્રત્યે ઓછો પ્રેમ હોય, પણ જો પ્રપત્તિ મજબૂત છે કે એ જ મારા છે એવી દ્રઢ નિષ્ઠા છે, તો કલ્યાણ તો નિશ્ચિત છે. કારણ કે પ્રપત્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. હજી જો ભક્તિનો અધિકાર છે એ બધા જ બધી જ જ્ઞાતિઓમાં નથી, એમાં કેટેગરી છે, પણ પ્રપત્તિ એ બધાને માટે સુગમ છે. એટલે પ્રપત્તિ છે એ પ્રથમ ક્રમાંકે છે, શરણાગતિ એ એકડો છે, બાકી બધા જ મીંડા છે. બ્રહ્માનંદ સ્વામીએ બે છંદો લખ્યા છે, બહુ સમજવા જેવા છે. આ બે છંદમાં સ્વામીએ શરણાગતિનો અપરંપાર મહિમા લખી નાખ્યો. ધ્યાનથી સાંભળીએ. હે નારે મિલે ફૂલવારે મિલે જો અટારે મિલે મહિકા ચઢેલો હે પોત મિલે ઘર સૂત મિલે બહુ દૂત મિલે નિજ બેન પહેલો હે ખાન મિલે અરૂપાન મિલે સન્માન મિલે કડું ભાગ્ય ખુલો હે બ્રહ્મ મુનિ ઘન શ્યામ કો આશ્રય જો ન મિલો તો કછુ ન મિલો હે જો ન મિલો તો કછુ ન મિલો હે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે નારે મિલી, સારામાં સારું પત્ની આપણા કહ્યા આપણા કહ્યામાં રહેતા હોય એવા પત્ની મેળા, ફૂલવારી મિલી, સરસ મજાનું ઘર, ફાર્મ હાઉસ, બગીચો, બધી વ્યવસ્થાઓ છે. અટારી મિલી, સરસ મજાના મકાનો, આલીશાન બંગલાઓ તૈયાર થઈ ગયા છે. કાચ મહી કાચ ઢેલો હોય, એ પાછા જેવા તેવા નહીં, કાચના તમામ વાહનો મિલા, દૂત મિલે, અરુસૂત મિલે, સારા સારા પુત્રો મિલા મળ્યા, બધી જ જે સંસારમાં સાત સુખ લેખા છે તમામ પ્રકારના સુખ પ્રાપ્ત થઈ ગયા, પણ જો એક ઘનશ્યામ કો આશ્રય ન મિલો તો બ્રહ્માનંદ સ્વામી કે કછું ન મિલો હે. અને એ વિના બધું છે, આશ્રય નથી પણ આ બધું જ છે. આજે નથી, ઘણા બધા લોકો એવા છે કે એની અમીરાઈની પાર નથી, છતાંય એને ઘનશ્યામ એટલે કે ભગવાન એનો આશ્રય નથી, તો એના જીવન વ્યર્થ છે. આ ગ્રહસ્થ માટે લખું. વળી ત્યાગી માટે મહારાજ સ્વામી લખે છે, હે જાગ કર્યો પુન ભાગ કર્યો સબ ત્યાગ કર્યો કડુ રાગ ધર્યો હે ન્યાસ કર્યો ઉપવાસ કર્યો વનવાસ કર્યો તહા પ્યાસ મર્યો હે જાપ કર્યો સુર થાપ કર્યો સુવિલાપ કર્યો તન તાપ પર્યો હે હે બ્રહ્મ મુનિ ઘન શ્યામ કો આશ્રય જો ન કર્યો તો કછું ન કર્યો હે જો ન કર્યો તો કછું ન કર્યો હે. જાગ કર્યો પુનઃ ભાગ કર્યો, મોટા મોટા યજ્ઞો તપ કર્યા, સબ ત્યાગ કર્યો, આખો સંસાર ત્યાગ કરી બધું હંકેલી અને વનમાં જતા રહ્યા, ન્યાસ કર્યો બધું છોડી દીધું, વસ્ત્રો સહિત બધું છોડી દીધું અને વનમાં જઈ ઝૂંપડું બાંધીને રહેવા માંડ્યા, ઉપવાસ કર્યા, વનવાસ કર્યો, તહા પ્યાસ મર્યો હોય, વનમાં જઈ અને પાણી પીધા વિના મૃત્યુ પામી ગયો. પણ આવું તપ છતાંય જો ઘનશ્યામ કો આશ્રય ન મિલો તો બ્રહ્માનંદ સ્વામી કે કછું ન મિલો. આજે ઘણા બધા એવા લોકો છે, અતિ તપ, અતિ સાધનાઓ, કડામાં કડી સાધનાઓ, આપણા સંપ્રદાયમાં એવા સંતો કોઈ સાધના ન કરે એવી સાધનાઓ કરનારા આજે સમાજમાં લોકો છે, પણ જો ઘનશ્યામનો આશ્રય નથી, ભગવાનનો આશ્રય નથી, તો એમ કહેવાય છે કે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે કછું ન કર્યો હે, કોઈ પ્રાપ્તિ નથી. રામકૃષ્ણ પરમહંસજી સ્વામી વિવેકાનંદના ગુરુ એવા સજ્જન પુરુષ એક વખત એક નદી કિનારે બેઠા હતા. બરોબર એ વખતે એક યોગી મહાત્મા ત્યાંથી પસાર થયા. એમણે જોયું, થયું કે આ રામકૃષ્ણજી જ છે, નજીક આવ્યા. તમે રામકૃષ્ણ પરમહંસ? હા, હું રામકૃષ્ણ પરમહંસ. બોલો ને શું કામ છે? અરે ક્યાં, અરે મેં તો હિમાલય સે તપ કરકે આયા હું, વહાં પર યોગ કી સાધના કી હે. મેડા એના વખાણ કરવાઓ એક પછી એક, ઘણાને આવું જ કોક સાંભળવા વાળું મળે એટલે મંડે પોતાની વાતો કરવા, બસ સાંભળનારા જોઈએ. એટલે મેં તો કડી સે કડી સાધના કરકે આયા હું, ઓર મેને 84 પ્રકાર કે આસન સિદ્ધ કી હે. એક એક આસન મેં 3 ઘંટા તક રહી સકતા હું. ઓર કિસ આસન કી મન પે, કિસ આસન કી શરીર પે, કિસ આસન કી કિસ પર કેસી અસર હોતી હે સબ જાનતા હો. રામકૃષ્ણ પરમહંસ જે આમ મંદ મંદ હાસ્ય કરતા બધું સાંભળે, બોલવાનું પૂરું થયું એટલે કે આપકા બોલના પૂરા હો ગયા? હા હા. મેં કુછ પૂછું, પૂછીએ, કિતને પ્રકાર કે આસન આતે હે? 84 પ્રકાર કે આસન આતે હે. 85 માં આતા હે? 85 માં વો કોણ સા? મેને કભી સુના નહીં યોગ શાસ્ત્ર મેં ભી વો 84 પ્રકાર કે આસન કા વર્ણન હે શાસ્ત્ર મેં. 85 માં આપ કહાં સે લાએ? નહીં નહીં, વો 85 માં આસન હે. 85 માં આસન કા નામ હે શ્રી હરિ શરણાસન. આતા હે? પેલા યોગી મુંજાઈ ગયા, આવું તો કોઈ દી સાંભળ્યું નહોતું. બસ જબ એ હરિ શરણાસન આ જાય તબ સમજના કે 84 પ્રકાર કે આસન કરને કી જરૂરત નહીં રહેગી, ક્યોંકિ વો 84 પ્રકાર કે આસન તુમ્હારી 84 મિટાને વાલે નહીં હે. વાત પણ બહુ સાચી, 84 પ્રકારના આસન તો આપણે 84 લાખ યોનિઓમાં કર્યા જ છે ને. ઉષ્ટ્રાસન હતા, ઉંડ હતા ત્યારે ઉષ્ટ્રાસન આખી જિંદગી કર્યું છે. મત્સ્યાસન માછલી હતા ત્યારે મત્સ્યાસન કર્યું છે. મયુરાસન મોર હતા ત્યારે મયુરાસન કર્યું છે. સિંહાસન સિંહ હતા ત્યારે સિંહાસન કર્યું છે. બધા આસન 84 લાખ યોનિઓમાં થઈ ગયા છે. બસ આ મનુષ્ય દેહથી કરવા જેવું એકમાત્ર આસન રામકૃષ્ણ પરમહંસજીએ કહ્યું, શ્રી હરિ શરણાસન, ભગવાનના શરણે જઈ અને માથું નમાવી દો. બસ એક આસન છે તો બીજા આસન હવે પછી નહીં કરવા પડે. તમામ શાસ્ત્રોના સારરૂપ જો કોઈ હોય તો એ ભગવાનની પ્રપત્તિ, ભગવાનનો શરણાગતિ છે. નહીં કેવળ વચનામૃત પણ તમામ શાસ્ત્રોના સારરૂપ આપણે જો વિચાર કરીએ તો દરેક શાસ્ત્રોમાં એક જ સૂર નીકળો છે કે ભગવાન આપણા આત્મકલ્યાણ માટે ભગવાનના શરણાગતિ સિવાય બીજો કોઈ સરળ માર્ગ નથી. શ્રીમદ ભગવદ્ ગીતા, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષે ઈષ્યામિ મા શુચઃ. શું કહ્યું? સર્વધર્માન પરિત્યજ્ય. હે અર્જુન, તો તમામ પ્રકારના ધર્મ એટલે કે પોતાની સાધનાઓ, પોતાનો આત્મબળ એનો ત્યાગ કરી અને મારા શરણે આવ્યો, હું તને તમામ પાપ થકી મુકાવી દઈશ. પાપથી મુકાવવા માટે તારે સ્વયં પ્રયત્ન કરવાની જરૂર નથી, કારણ કે આપણે આમ જોઈએ તો આપણે આપણા પાપ થકી મુકાવવાનો છૂટવાનો અત્યારે પ્રયત્ન કરીએ હાથે તો છૂટી શકાય? ના ના ભાઈ, આ તો ભગવાને આપણા ઉપર દયા કરી છે ત્યારે આપણે આપણા પાપ થકી છૂટી શક્યા છીએ. કારણેમાં મહારાજ બિરાજમાન હતા, સભા થઈ હતી, આખે આખે બધા સંતો હરિભક્તો બેઠા હતા. એમાં એક કોઈ ભગવાનનો ભક્ત નહીં એવો એક આવ્યો માણસ, એમણે જોયું, સ્વામિનારાયણ ભગવાન એમણે 3 વાર પૂછ્યું, તમારું નામ શું? એટલે કે મારું નામ ગોવિંદ ભગત, ગોવિંદભાઈ. વળી પૂછ્યું, તમારું નામ શું? ગોવિંદભાઈ. વળી પૂછ્યું, તમારું નામ શું? ગોવિંદભાઈ. એટલે એને મનમાં થયું કે વારે વારે કેમ પૂછે છે, એટલી વાર એકવાર કહેવામાં યાદ નહીં રહેતું હોય? ખાલી આટલો ભગવાનમાં મનુષ્યભાવનો સંકલ્પ આવ્યો એટલે મહારાજ કે તમે શું વિચારો છો? અરે ભગવાન હોય આટલું તમે નથી જાણતા? ભગવાન તો અંતર્યામી હોય. હા, અમે અંતર્યામી જ છીએ. જો તમે અંતર્યામી હોય તો મારા તમામ સંકલ્પો કહી બતાવો. મહારાજ કે જો જુઓ ભાઈરે પડશે, બતાવો ને. મહારાજ મેળા એક પછી એક બોલવા, તમે આવી રીતે આમ કર્યું હતું ને આમ કર્યું હતું ને આવા તમારા વિચારો છે ને આને આમ કરવું છે ને, અને ભાઈ આખી પોલ ખુલી, સંકલ્પ તો કોઈને કેવા જેવા હોય? એક પછી એક મંડી પોલ ખુલવા. પ્રભુ રેવા દો, અમારા નહીં, આ આ બધાના કયો? મહારાજ કે ના એ કહીએ, એક પછી એક ચાલુ કર્યું, આ આના આવા સંકલ્પો, આના આવા સંકલ્પો, એક પછી એક મહારાજ કહેતા જાય. પાછળથી સભા ખાલી થવા માંડી, હમણાં આપણો વારો આવશે. મુક્તાનંદ સામે કે મહારાજ બસ રાખો રાખો, આણો કરો, જો હવે બધાના કહેશો તો સભામાં કોઈ બેસશે નહીં. મહારાજ કે બસ અમારે તમને એ જ સમજાવવું છે કે આ જીવના સંકલ્પ સામે અમે જોઈએ ને, તો આમાંથી એકેય જીવ એ પોત કોઈ દિવસ એ પાપમાંથી મુક્ત ન થાય. આ તો અમે કૃપા કરી, કૃપા દ્રષ્ટિથી એમના સંકલ્પોને અમે ઢાંકીને રાખીએ છીએ. અને ભગવાનનો બહુ મોટો ગુણ છે ચાતુર્ય. નિષ્કુળાનંદ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે જેમ, બહુ સ્વામીએ કેટલું સચોટ દ્રષ્ટાંત આપ્યું કે જેમ પોતાની સ્ત્રી કે પોતાની બહેન હોય એને ઉઘાડી દેખી જાય તો તરત દ્રષ્ટિ ફેરવી લે, એમ ભગવાન છે પોતાના ભક્તના દોષ જોઈ અને દ્રષ્ટિ ફેરવી લે છે. ભગવાનની આ ચતુરાઈ છે કે ભગવાન પોતાના ભક્તના દોષને હંમેશા છુપાવે છે, અને એ જ ભક્તપણાનું આપણા માટે ગૌરવપ્રદ વાત છે. નહીતર જો ભગવાન આપણા દોષ સામું જુએ તો આપણે ક્યારેય છૂટી ન શકીએ. એટલે શ્રીકૃષ્ણ ભગવાને એ જ કહ્યું કે સર્વધર્માન પરિત્યજ, કારણ કે પાપમાંથી છૂટવાનો હું એક જ ઉપાય છું, તું મોક્ષની ચિંતા ન કર. રામાયણમાં વિભીષણ જ્યારે ભગવાન શ્રી રામની પાસે આવે છે ત્યારે ભગવાન રામચંદ્ર એમને કહે છે, સકૃદેવ પ્રપન્નાય તવા સ્મિતિ ચ યાચતે, અભયમ સર્વભૂતેભ્યો દદામ્યેતત વ્રતમ મમ. આ મારું વ્રત છે, ભગવાન કહે છે આ મારું વ્રત છે કે જો કોઈ મારા શરણે આવે તો હું એને અભય વર આપું છું. જેમ આપણે ભગવાનને પૈસાનું દાન આપીએ, આપણે ભગવાનને સારા સારા વસ્ત્રો ધરાવીએ, સારા ભોજન ધરાવીએ, આ બધું દાન આપીએ તો ભગવાન આપણને કયું દાન આપે? ભગવાન આપણને અભય દાન આપે છે, પોતાનું અક્ષરધામ આપે છે. એવી જ રીતે મહારાજનો અતિ પ્રમાણભૂત ગ્રંથ શ્રીમદ ભાગવત, એમાં વેદ વ્યાસજી એવું લખે, દશમસ્ય શુદ્ધ્યર્થમ નવાનામ ઇહ વર્ણનમ. નવ પેલા સાધનો કહ્યા, પછી છેલ્લે દસમું સાધન આશ્રય કહ્યું, શરણાગતિ કહ્યું, અને પછી એમ લખ્યું કે દશમસ્ય શુદ્ધ્યર્થમ. આ જે આગળ નવ કહ્યા એ બધા જ સાધન આ દસમા સાધનની શુદ્ધિને અર્થે છે. એટલે આગળના નવ છે તો એ તો આના પણ સાધનરૂપ એટલે કે ગૌણ થયા, જ્યારે આ છે એ તો સર્વશ્રેષ્ઠ સાધન છે ભગવાનને પામવા માટે. અને આપણા સંપ્રદાયમાં તો એકાંતિક ધર્મની ઉપર આ શરણાગતિને લઈ જઈ શકાય છે. અંતિમ અવસ્થા એ પૂર્ણ શરણાગત ભાવ આવો એ છે. અને આપણા માટે એના કરતાં પણ ખૂબ મોટી વાત અને અતિ ગૌરવની વાત કે એવા પુરુષોત્તમ નારાયણ જે સર્વોપરી છે એના શરણે આવીને આપણે આજે બેઠા છીએ. ક્યાંક બીજા કોઈના શરણે પહોંચી ગયા હોત તો આપણા માટે બહુ મોટી ખોટ હોત. એક વખત ગુણાતીતાનંદ સ્વામી અને શિવલાલ શેઠ આખે આખું મંડળ એ રસ્તા ઉપર ચાલ્યા જતા હતા. ભોગાવો નદી આવી, બાજુમાંથી પસાર થયા એટલે ગુણાતીતાનંદ સ્વામી ને શિવલાલ શેઠ કહે, સ્વામી સ્વામી જોવો જોવો, પેલા ભોગાવોના તટમાં મારો ગુરુ તપ કરે. સ્વામી કે કોણ ગુરુ? જોયું તો શિવલાલ શેઠના જૂના ધર્મના એક સાધુ હતા, એ તપ કરતા હતા અને પંચધૂણી તાપતા હતા. એટલે સ્વામી કે શિવલાલ સાંભળ, આ તારો ગુરુ એ પંચધૂણી તાપીને એનું શરીર સૂકવી નાખે તો પણ એ ઢોલ વગાડતો નરકમાં જશે, અને તું હિંડોળા ખાટે બેસી દૂધ સાકર અને શીરો જમીશ ને તો પણ ભગવાન તને અક્ષરધામમાં તેડી જશે, કારણ કે તને મારા મહારાજનો આશ્રય છે. કેટલું સુગમ કલ્યાણ આપણને આપી દીધું. આજે અધ્યાત્મ જગતમાં બધે જ ખુંદી વળો તો પણ આટલું સુગમ કલ્યાણ કોઈ સંપ્રદાય કે કોઈ જગ્યાએ નથી. અને એના કરતાં પણ મોટી વાત કે ભગવાન સ્વયં અક્ષરધામથી તેડવા આવે, આવું તો ક્યાંય કોઈએ સાંભળ્યું હતું? પ્રેમ પુરાણી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી એટલા માટે જ વારે વારે આ કડી ગાતા, નોતી દીઠી નોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનીત પુરુષોત્તમ પ્રગટી રે. અત્યાર સુધી સનાતન ધર્મમાં ક્યાંય આવી રીતિ નહોતી સાંભળી, એવી રીતિ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે આવીને પ્રગટાવી છે. અને એ ભગવાનના શરણે આપણે આજે બેઠા છીએ, આપણા માટે ખૂબ, અરે એ ભગવાનના શરણે કરતા એ ભગવાનના ભક્તના શરણે કોઈ આવ્યો હોય એનું પણ કલ્યાણ થાય, એવી આ સંપ્રદાયની મહાનતા છે. હે, આપણા પાદરા ગામના એ વશરામ ભગત ખાલી સંકલ્પ કરે કે આ કેડીઓ ચાલી જાય છે એનું કલ્યાણ કેમ થશે, એક ભક્તના સંકલ્પ માત્રથી, એના બળ જો સંકલ્પમાં, એક ભક્તના સંકલ્પ માત્રથી એ તમામ કીડીઓ એ જ વખતે એ દિવ્ય દેહ ધારણ કરીને આકાશમાં તરફ જવા માંડી. મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછે, સ્વામી તમારા સંકલ્પમાં બળ કેટલું? મહારાજ અમારામાં શું બળ, બળ તો આપ મહારાજ કે તમે જાણતા નથી. તમારા સંકલ્પમાં એટલું બળ છે કે જેમ કોઈ ગોફણમાં પથ્થર રાખી ગોળ ગોળ ફેરવીને આમ ઘા કરે અને સીધો આમ દૂર જઈને પડે, એમ તમારા સંકલ્પમાં એટલું બળ છે કે ગમે તેવો પાપી જીવ હોય, ગમે તેવો પાપી જીવ હોય, એ તમે સંકલ્પ કરો તો એ સીધો જઈને અક્ષરધામમાં પડે. કોઈ આવરણ આડું ન આવે, કાળ માયા કર્મ પાપ કોઈ નહીં, ખાલી સંકલ્પમાં આટલું બળ મૂક્યું એક ભગવાનના ભક્તના. ત્યારે એવા સર્વોપરી ભગવાનના શરણે આજે આપણે બેઠા છીએ એ આપણા માટે બહુ મોટા ભાગ્યની વાત કહેવાય. એના કરતાં પણ હજી એક સ્ટેપ આગળ વિચારીએ, એ ભગવાનના શરણે લેનાર આપણને આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ, જે સંતો દ્વારા આપણને એ ભગવાનનો સત્સંગ થયો છે, યોગ થયો છે, એ પણ આપણા માટે એટલા જ મહત્વના કહેવાય કે આપણને આ સત્સંગનું પોષણ પૂરું પાડે છે. ત્યારે આજની કથાને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. આવતીકાલે શરણાગતિ આપણે સ્વીકારી છે તો શરણાગતિનો આપણા આ વર્તમાન જીવનમાં શું ફેર પડે છે, કહેતા કે એનો આપણા સ્વયં આપણા પર્સનલ જીવનમાં એનો શું લાભ થાય છે, ભગવાન અને ભક્ત વચ્ચેનો સંબંધ કઈ રીતે શરણાગતિને લઈને દ્રઢ થાય છે, આ ઉપવિષય ઉપર થોડીક ચર્ચા કરીશું. ત્યારે આજના આ કથાને મહારાજના ચરણોમાં સમર્પિત કરી અને પૂર્ણ કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સબસ્ક્રાઇબ કીજે રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.